મારે જીવ થવાનું છે, એજ લક્ષ્ય પહોંચવાનું છે. એવું એ ક્યાં કે હું શિવો અહમ, સમજ ને? પણ શિવો અહમ નહી, પોતે જ કલ્યાણ સ્વરૂપ થઈ ગયા, એ પોતે જ મારે છે. તો અમે બાર માં જ્યોતિર્લિંગ માં જઈએ, કયું કેટલા જ્યોતિર્લિંગ કહેવાય? કૃષ્ણેશ્વર. ઔરંગાબાદ પાસે બારમું જ્યોતિર્લિંગ છે, તે ત્યાં દર્શાવે. એ લોકો બ્રાહ્મણો એમને ખાસ કહેલું છે કે એક ફરો દર્શન આપી દેજો. એટલે પછી આ બધા ત્યાં એમના બ્રધર્સ બધા લઈ જાય અમને દર્શાલ એક ફરો, અને ત્યાં આગળ એ લોકોને દર્શન અપાવડાવે. તે ત્યાં અમે મંદિર માં જઈને શું બોલીએ, શું બોલીએ? ત્રિશુળ છતાય જગત જે રોકીનારો, ત્રિશુળ છતાય જગત જે રોકીનારો, શંકર પણ હું જ ને નીલકંઠ હું જ છું. આપણે બોલીએ ની આમ નમસ્કાર કરીએ મૂર્તિ ને, અને બધું શંકરે અમે છે નીલકંઠ અમે અમે ખુલ્લા દિલે બોલીએ. એટલે બ્રાહ્મણ શું કરે છે પછી? પૂજા કરનાર બહાર નીકળી પૂજા કરે. ક્યાં મહાદેવજી જાતે આયા, અને પછી આખું ગામને બોલાવે, બ્રાહ્મણો બધા આખા ગામના દર્શન કરી જાય. દર્શન એક વખત આપી, કારણ કે મેં મહાદેવજી થયા છે. સવાર થવો તો રસ્તો દેખાડો. જેટલા લોકો કડવા પી જાય તે બધા એમને આશીર્વાદ આપીને પી જવા. જેટલા લોકો કડવા આપણને પી જાય, તમે ના લાયક છો, પછી સસરા કે છે મારો મારો જમાઈ બહુ ખરાબ છે, તરથાવી કે છે મારા બને ગામ છે, એ બધા પી જાઓ તમે એને આશીર્વાદ આપો તો તમે માધેજી થાય. પણ માધેજી થયો ને તમે એને ડબલ પૈસા હોય રહેવા, માધેજી થવું નથી કોઈને. નહીં માધેજી થવું સારું છે, તો કઈ અઘરું નથી. સંસાર લોકો માટે છે, જે લોકો સંસારી છે ને સંસાર લોકો માટે છે. ગ્રસ્તી લોકોની માટે હજી પણ એટલી માયા હોય ને, એટલે સંસારી લોકો ગ્રસ્તી લોકો ને હજુ થોડી માયા હોય ને. હસમુખભાઈ ગાંધી આમ નેટિવ પ્લેસ તો મારી ધંધો અને 20 લાખ 5 લાખ રૂપિયા હોય ત્યારે યાર તે પાછા કોણ સાબિત કહી આપે? ત્યાં 20 લાખ મને સાબિત કહી આપે કે ભાઈ અમે તો હાથ દઈએ કે અમારું તો 20 લાખ આવું કે આ લોકો કરે આપણે જોઈએ અહંકાર કરે છે. આ લોકો ફરી પેલા જાતે એક્સેપ્ટ કરે, ફરી પર ઘણા એક્સેપ્ટ કરી દે બધા. હા એ તો ફોર ફાધર ના વખતે જે તારું હોય 5 લાખ હોય, પણ જે યાચક વૃત્તિ યાચક તે જાય નહીં, અને આ ચારો ને હોય તો માગે નહીં. વાત સાચી મારી? બઉ જવાબદાર બધી પોઝિશન માં થતા ત્યાં. અને ધંધા નું ઓર્ગેનાઇઝ કરવું એ તમારું કામ, અને ખેતીવાડી નું ઓર્ગેનાઇઝ કરવું એ અમારું કામ. દરેક નું ઓર્ગેનાઇઝેશન સીધું હોય, લડાઈ લડવી હોય તે અમારું કામ, એ નાગર બાગર નું કામ નહી. દાદા નાગર તો લડેલા છે લડાઈ માં, નાગર તો લડાઈ માં લડેલા છે. આ લડેલા હોય પણ જે નાગર છે ખુશ થઈ જાય, ચૂડચુડિયું થઈ જાય, અને પેલો બંદૂક ને ફૂટાડો ફૂટે, કારણ ક્ષત્રિય પણ હોય એનું બ્લડ ઉતરતું હોય. તેથી તો આ તીર્થંકર બધા ક્ષત્રિયો, નાગર તો કોમ જ જુદી છે, બઉ સારી કોમ. પણ એમાં નાગરિકત્વ આવેલું હોય છે. શું હોય છે? નાગર ના માં નાગરિકત્વ હોય છે. ખાસ કરીને પેલા કેટલા વખત રસોઈ કરતા હતા દાડામાં નાગરો, ખાસ કરીને બીજા સ્પેશિયલી વાત જોઈ છે. મને એ ખ્યાલ નથી, એ માહિતી મને નથી. અને પોતળી લાવે ની તે બીજા લોકો પહેર્યા રાખે તો ચાર ઇંચ વધારે ટૂંકી લાવે. આપડે ઢાંકવા સાથે જ કામ છે ને એવું કે. અને નાગર જોડી માટે ફ્રેન્ડ સિવાય હું જઉં તો અત્યારે કે છે એ ત્રણ ઘરમાં ચાર જણ હોય ને તે બપોરની રોટલી થોડો ઘણો ભાત થોડી ગંદા આવે તો દા એકલી ઉની કરે એટલે એમ જાણે કે આ ખોરાક ઉનો થયો દુખાઈ લે શું જે માવી નો સિદ્ધાંત જો સમજાવ તો આવું ના કરે એટલે એટલે શું દાદા આ કરકસરી આ લોક નહી આ બહુ કરકસર વાળા નહી એ લોકો બહુ કરકસર વાળા નહી કરકસર કે લોભ વાળા એમ કે છો કરકસર એટલે નાગરિકત્વ આવ્યું નાગરિકત્વ માવી ને એ વિજ્ઞાન છે માવી નું શું છે ખોરાક નું શું કોઈ દાડે મેં નથી ખાધો ત્રણ ત્રણ કલાક પછી પેલા નું ભાત વાળું કોઈ દાડો નહીં પૂરી પૂરી હોય તો અડું ત્રણ કલાક પેલા નું પણ તે બીજા હોય જ નહીં ગરમ જ હોવું જોઈએ ભાખરી છે રોટલી છે એને એક બહુ જ છ આઠ કલાક ચલાવે એનો અર્થ શું છે અગર તો આની પેટ ચેકી નાખે છે અને એ બનાવે તેનો હતો ને પણ આમ તમે જો ખાવા જાવ ના કહેવાય એ વિનાશ છે તો બરાબર ને આ એક ફક્ત ઇકોનોમી માટે તમારે તો નહીં જોયું હોય આવું બધું ના સારે ગેર ચાલ કરાવે તેમ ના થયું ભાઈ અમારો એક સાહેબ હતો તે સાહેબ ને ત્યાં બેહું પછી એની વાતો કરે મને કે હું મારી નાતમાં પીરસવા નીકળું તો માણસ જોઈને હું લાડવા મૂકું કે છે નાની મનો હોય તો એને અડધો મૂકું છોકરું હોય તો મોટી મનો હોય તો એક મળું અને એથી બે ખાઈ શકે તેને બે મૂકતો હતો એટલે પછી હું આવું મૂકું એટલે નાગરો અમારી વાત કરે કે આ ભિખારણ ક્યાં પૈસા મોકલ્યો મને એવું કે આ ભિખારણ ક્યાં પીરસા મોકલ્યો એટલે કોકણ કા પીરસવાનું હોય તો મારું મન ભિખારી છે કે છે તો મારે કે તો કેટલું બધું ભિખારી છે કે પછી મેં એને કહ્યું મેં કહું આ પૈસા તમે બધા ભેગા કરીને કરો છો અને બહુ કષ્ટ તેવો છો પણ એ રિક્ષા કરીને આવતા હોય શું ખોટું આવતા 78 વર્ષ થયા દર્શન કરવા આવે છે તે બે આડા આડા થઈને આવે છે ભેડા તો છે નહીં કારણ કે એ મારી હિંમત ચાલતી નથી રિક્ષાના પૈસા આપવાની કે મારે તે આટલું ચલાય છે ને હું પૈસા શું આપું છું પણ કોણ કોને આપીને જશો આ પૈસા જોડે લઈ જાઓ તમે કેમ કરીને લઈ જવાય તમે શું કરશો તમારે કદાચ આ છૂટતું નથી તો કેવી રીતે છૂટે મારો પૈસા તારે મેં કદાચ 10 રૂપિયા પર્સનલ મંગાવો કહ્યું અને અહીંથી એક રિક્ષા હું તમને હું જાતે કહી હવે બેસી જાઉં ભાડું તો આવ્યા પછી આવજો ત્યારે મારે શું કરવા 10 રૂપિયા પર્સનલ વેરતા જવાનું રસ્તામાં ત્યાં ઘીર મારે નહીં વેરાય તમે કઈક છોકરો તમારી જોડે દેહાડું કર્યું ઘર પણ ના વેરાયું હા એનું કારણ છે મારા કારણ જો કહ્યું હોય ને તો લોભની ગાંઠ તૂટી જાય બરી પછી મન શું થઈ જાય મન કે છે આ માણસ તો હવે આપણા કાબુમાં રહ્યો નથી જોગર નહી મન પછી પોતાનું વર્ષ પૂરું ઉડાડી દે એટલો થોડો ફેંકો ને થોડો પછી જોઈ લો મન તમારું કુદા કુદ કરશે આવું ફેંકી દેશે તમારી પાસે શું ચાલશે મારી પાસે બધું ચાલતું બોલી શકે છું ને તો બધા ફેંકી દઈશ કરી ધોધર કરીને બૈરી કાબુ માં લઈ લો છો અને મને કેમ કાબુ નહીં લેતા આવું ધોધર કરીને બૈરી લોકો કાબુ લેતી નહીં લેતા અને તો મને કેમ કાબુ નહીં લેતા લોભ્યું હોય તો ને રૂપિયા ફેંકવા મારે કઈ મને સીધું થઈ જાય અને માની હોય ને તો જ્યાં આગળ અહંકાર થાય એવી જગ્યાએ તો તેડવું હોય ત્યાં રેડ કે ના દેવા દે આપણને એ જગ્યાએ આમ ફેરી લઈ જાય કેમ લાગે તમને એટલે મનની જોડે આ સ્ત્રીઓને જેમ વચ કરી નાખો ત્યાં મનને શું વાતો થાય મન વચ કરવામાં પણ એ જ્ઞાની પાસે કળા અભળે તારી એ બહુ જ કળા કહેવાય છે જ્ઞાન કળા નહી પણ ઘોર બધ કળા, બુદ્ધિ ની કળા છે. આ નીકળેલી છે, વાત ચોક્કસ છે. તમારે એક નાગર હતો, જુનાગઢ નાગર હતો, મને કે છે કે દાદાજી મારી ફી આપો, કે છે બહુ દાચ્યા કરી મોટા દવાખાના મોટા ડાક્ટર, એની મેરે પોતે આવે ને 10-15 તપાસી જાય, બધું કરી જાય, સમજે ને. તારે તમે ધર્મથી આવો તો આવો, શું બધા અત્યારે માટે તસવીર મારું શરીર સારું રહેશે, તક ના અમારે જોવું જ પડે, કે છે એમ કોઈના કહેવાથી કરો, તક ના હું મારી જાતને ગઈ શું ફાયદો. તમે વીઆઈપી છો, મને ખબર જ નહીં વીઆઈપી શબ્દ જ નથી રાખ વાળ્યો. આપણે આ ફોન કરીએ વીઆઈપી વીઆઈ, હું તો જ્ઞાની પુરુષ છું, મારે વીઆઈપી થઈને શું કામ છે. હું તો જ્ઞાની પુરુષ છું, વીઆઈપી એટલે એ વેરી ઇમ્પોર્ટન્ટ. શું કહ્યું? વેરી ઇમ્પોર્ટન્ટ પર્સન. હા, તે હું તો ઇમ્પોર્ટન્ટ નથી, હું તો જ્ઞાની પુરુષ છું, કશાય કોમમાં ના લાગુ, એ હું જ્ઞાની, કશાય કોમનો તમને લાગે એ નહીં. પણ લોકો ને બહુ હિતકારી છો તમે, એટલે અમારી ફરજ છે એ કર્યા કરતા. પછી એક દાવે એમને નિર્ભય કે છે મારી ફી આપો. તારે મને મેં નિર્ભય કર્યું કે આ ડાક્ટર નો બોજો આપણે સહન થતો નથી, ડાક્ટર ના આવે સારું કહ્યું, કોઈ તો કઈ લે તો સારું, રોજ ઉપકાર સહન થાય ખરો. ઉપકાર કેવા થી માણસ ચીરવી શકે, અને અમને તો જ્ઞાની પુરુષ કેવી એ. મનપુર માં ચાપી દીધી હોય, હમણાં લક્ષ્મણ હોય કે ભાઈ ચાપી દીધી, પછી હો ગાળો વળી ગયો, એ લક્ષ્મણ ના હોય, એ અમે લક્ષ રાખતા જ નથી. એ શું કરી ગયો, એ લક્ષ્મણ રાખીએ, શું કહ્યું? એને ચા પી દીધી એક દીવો ના જાય અમારા લક્ષ્મી બહાર, શું કહ્યું? એટલે આ અમને ફી માગી ની, એટલે મેં અમને કહ્યું નિર્ભય જે કહે તે ડબલ આપો, પણ એને ખુશ કરી નાખો, કહ્યું. શું કહ્યું? ખેતર મને આપવી પડશે એમ કેવા માં હા, ફરી પછી આપવી પડશે એટલે શું કેવા માંગે છે, આપડે તૈયાર છીએ, પણ આપવી પડશે બોલ્યા. આમ પ્રેમ થી બોલે પાછા, આપવી પડશે ને પાછા પ્રેમ હોય એમાં, પ્રેમ દેખાય છે, શું કેવા માંગે છે, સમજું ને. હા દાદા, આમ ફોરસે નથી એને પ્રેમ દેખાય છે, ફોર્સના પ્રોખી છે કે ના ઓછી છે, ફોર્સથી આપવી પડશે કે તેને આપી કે ના, આપડે બધું સમજી છીએ શું કેવા માંગે છે. અમે તારા મન ને આવું ઓળખીએ. પછી કે છે મારી ફી પેટે તમારી ઉકો ને સિગરેટ મને આપી દો, કે છે એટલું મેં તમને કહ્યું આપવી પડશે, તમે આ પાડી છે મને વચન આપી છે. મેં કહ્યું અમે તો છત્રી કહેવાય, વચન આપ્યા પછી ફરીએ નહીં, કહ્યું એ ઉકો બીડી સિગરેટ બધું તમે હાથથી આપ્યું. ધન છે કિકારી સાહેબ ને પેપર માં આવે, શું કહ્યું કે કિકારી સાહેબ કહે મને મારે આવું તો બધું આ થાપામાં ચડાયો, કે આ કિકાણી સાહેબ મારું લઈ લીધું, આ ધન છે કિકાણી સાહેબ ને જુનાગઢ નો નાગર, કે જેના લોકો મને મારો ઉકો જોઈને પાછા જતા હતા લોકો, કે અહી તો આ જ્ઞાન હતું છે, કે સરસ હોય ને. પણ એને લઈ લીધું, અને લઈ લીધા પછી એમને નીરાબેન મને પૂછ્યું કે તમને યાદ આવે ના, પ્રોમિસ કર્યું ના યાદ ના આવે, થોડેલું યાદ આવે, આપડે થોડ્યું હોય ને તે આપડે થોડનાર, આપડે આ તો પ્રોમિસ કર્યું, અને ક્ષત્રિય પ્રોમિસ એટલે આપે જ દીધી. લગ્ન કરીએ ને આપડે જે પ્રોમિસ આપીએ છીએ કે અમારે તમારી જોડે શાદી થી બંધાયા છીએ, એ પ્રોમિસ ના છૂટે પછી, પછી જે થયેલાનું થાય, પણ એ પ્રોમિસ આપ્યો, કોન્ટ્રાક્ટ કર્યો એટલે કોન્ટ્રાક્ટ કાયમ નો, પછી મરતા સુધી જે થવાનું થાય, પણ સોદાબાજી પૂરી કરવાની. તમને કેમ લાગે છે? પણ એ પોતે જાણે ને તે વખતે પોતે જાગૃત થઈ ગયો હતો ને, ઘેર હોય આવે, પણ પોતે જાગૃત થઈ જાય તો ખબર પડે ને. ચિત્ત જે બહાર ફરી આવે ચિત્ત જે બહાર ફરી આવે, ચિત્ત બહાર ફરી આવે ઊંઘમાં, ઊંઘમાં પણ ઊંઘ પોતે ઊંઘી ગયો છે, પોતે ઊંઘી ગયો છે તોય બહાર જાય? ના, ગાળ દીધ નહી, ગાળ નહી. તમારે બેભાન થઈ ગયો આ જે ઈડો હોય છે ને એના જેવું. ઈડા પર જીવ છે પણ ઈડા ને શું આમ બેભાન. તમે જાગ્રત હોય તેવા જીવ ગાય છે તેમને. રાતે ચોપડી માંથી વાત કરવાનો વિચાર કર્યો હતો, આપડે થોડી વાર કરીએ તો તમે ગયા થાકી ગયા દાદાજી માનીને પછી આધારે જીવે છે સગના. અમે રિલેટિવ ના આધારે નથી જીવતા, અમે અમારા સ્વપ્રાણ ના આધારે જીવે. સ્વપ્રાણ સ્વ ઉપયોગ આધારે જીએ છે, આના આધારે જીતા. તમને ભોળા આવ્યો છે? બહેને કહ્યું એમને મન વસ કર્યું કે ભાઈ મન વસ થઈ ગયું. જયારે મન ને વસ કર્યું જગત ને વસ કર્યું, જગત વસ થાય નહી મન ને વસ કર્યું જગત વસ. જેમ ઘોડા પહેરીને ફરતો ભાઈ ને બજાવાનું રહ્યું, ભગવાન મારી મન વસ્તે ગયું. બાલ નીકળે બહાર ડિસ્ચાર્જ એમાં આપડે અભિપ્રાય અભિપ્રાય નથી. કરંટ જ નથી આવતો. ચાલી રહી છે અમારા હિત ની વાત છે, જન કલ્યાણ ની વાત છે. જન કલ્યાણ ની વાત છે, અમારા હિત ની વાત છે ને. તમે સમજાવો છો દાદા, પછી ખબર પડે છે આ પાછું ભૂલ થઈ. હા દાદા, એ તો જૂનું કઈ વધારો થાય છે, કઈ જાણીએ છીએ અને પછી ફરતી જાય એવું કઈ નથી. વધારે જાણવાનું મળે છે, પાકું થાય ને દાદા. પાકું થાય, પાકું થાય, જેટલો અનુભવ અનુભવ જયારે જ્ઞાન થયો તો એટલો જ્ઞાન નો અનુભવ જ્ઞાન થયો. હજ પેલો હજ થઈ ગયો, પેલો તો કેટલો બધો અજ્ઞાન નો અનુભવ તો કેટલો થયો છે. અનુભવ અમુક પ્રમાણો થયો છે પછી કદે નહી. હા એ તો છે, અત્યારે પડી જાય છે, ચાલે છે કે એને ફેરાવા જાય છે, પછી ખબર પડે યાર ચાલતા ચાલતા એની વેરે ચાલી રહી છે. ચલાવવાનું ચાલી રહ્યું છે. એટલે ચલાવવાનું ચાલી રહ્યું છે ને? ભૂલ થતી નથી, એ પ્રમાણે જ કરવાનું હોય છે. અનુભવ જ્ઞાન થાય ને, કેવું સર ચાલી રહ્યું છે ને? જ્ઞાન લીધા પછી આ બધી વસ્તુ પાડવાની કે પછી આહારી આહાર કરે છે, જાણવું છે કે આ મહારાજ સાહેબ પાસે આપડે કંદમૂળ ના ખાવાનું, કંદમૂળ નો ત્યાગ એવી બાધા લીધી હોય, મહારાજ સાહેબ પાસે પહેલા કંદમૂળ ના ખાવાની બાધા લીધી હોય, કંદમૂળ ત્યાગ, હવે આ જ્ઞાન લીધા પછી જેમ આવે એમ સહજ રીતે ખાવાનું, ખારી આહાર કરે છે, નિરાહારી માત્ર તેને જાણું છે એમાં રહેવાનું, અને તો પછી પેલો દોષ ના લાગે બાધા લીધા અને પછી ખાઈએ. ઉડી ગઈ હોય તો ઉડી ગઈ, બાધા રહી હોય ચકા રહી. એ બરોબર છે, પણ એ ટકાવી કે નહીં એની વાત છે. ટકાવી કે નહીં કોઈ ઈચ્છા થાય નહીં, કંદમૂળ ખાવાની ઈચ્છા થાય નહીં. સારું ના ઈચ્છા થાય ત્યારે સારું હેલ્પ થાય. એટલે જે સારું હોય તેને લેવા દેવું, ટકા સારું ખરું નઈ, એમાં કઈ ના તે બધું હોય નહીં તો બટાકા બટાકા ખાઈને લોકો ના લોકોના મગજ એવા થઈ ગયા છે. લોકો શું કે છે, તારા મગજ માં બટાકા ભર્યા છે, નથી કે તેના મગજ માં રાય ભરેલું હોય, તેના મગજ માં બટાકા ભરેલું હોય. રાય કેમ કીધી છે? રાય ભરી રાય તો રાય જેવો હોય છે. હા રાય જેવો, હા પીકો ના ફરી થઈ જાય બોલે. પ્રાણભાઈ કે છે કે રાય તો બધાના મગજ માં ભરેલી જ હોય, રાય બધાના મગજ માં ભરેલી જ હોય. પ્રાણભાઈ કે છે ગુજરાત માં સસ્તી એટલે કાય કરે કે છે. ભાઈ કે છે કે રાય ભરેલી એટલે અભિમાન વધારે હોય, એનું નામ રાય ભરેલી ને? અભિમાન તો અભિમાન વાળા જુદા, રાય વાળા શું ડિફરન્સ શું હોય દાદા? એમાં એમાં ફેરફાર શું હોય? અભિમાન રાય રાય તો કચી વિલકર ના હોય, અભિમાન કરે દેવું ના હતા રાય નો ભાઈ. શું કહ્યું? પાડો રાય કરેલી હોય. અભિમાન તો કોણ કરી શકે? તેને અહીંયા આગળ પંદર મોટા મોટા મકાન હોય જેને એ અભિમાન કરી શકે. એ પાસે એવી ઝઘડ હોય, એક નાના નાના અત્યાર જેવું હોય, એક બેટ બોલ પર પછી લગ્ન એની રાહ ચડાવે છે. ગમે એટલું સરકાર કરે તો એનું આવા એના બીજી નુકસાન ના થાય એના વૈભવમાં. એને વખત અભિમાન કરે ત્યાં બીજા લોકો બીજા લોકોને માલ રાખવાનો અધિકાર કરો સમાન. એટલે મારે જો ફ્લેટ છે ઘરનો, મારે ગાડી છે ઘરનું, એ માલ રાખવાનો અધિકાર કરો સમાન. બાકી અભિમાન રાખવાનો કઈ અધિકાર, અભિમાન તો સ્ટેટ હોય. અભિમાન શું ફાયદા કયા છે એટલે તૈયાર નું હા. અરે અભિમાન રાખવાથી મોટો તાર કેવો હોય, મારા કેતા હતા ચકલી નો મારો હોય ને, એ કબૂતર નો મારો હોય, ચકલી નો મારો, પોપટ નો મારો, ડબલ રૂમ હોય તો દિવાન ખાનું છે એમ કે. હા દિવાન ખાનું, દિવાન ખાનું. જમવાનું તે પાછળ થી થોડાક થોડાક માણસો હતા એને કોઈ વસ્તુ એકાઈ છે. જેને પીવાની ઈચ્છા નથી કે જોઈતું નહીં એને પાવાની છે કે ને, જેને કશું જોઈતું જ નહીં. ચા પાવાની તે પાંચ હજાર ખર્ચા કઈ ના લોકો તમારે આપડે નાસ્તો કરાવે એટલે પાંચ હજાર ખર્ચા કઈ ના આવે. એ કઈ બધા નાસ્તા માટે આવે અંદર પ્રેમ ભૂલ કરેલી છે તેનો પરિણામ રહ્યો, પરિણામ એટલે ડિસ્ચાર્જ અહંકાર રહ્યો. ડિસ્ચાર્જ અહંકાર પરિણામી અહંકાર તે એ બધા કાર્ય કરે એ અહંકાર ના કાર્ય જ ના રહે. અહંકાર સિવાય કોઈ કાર્ય થઈ શકે નહીં. એટલા પરિણામી અહંકાર છે, પરિણામી કાર્ય બધા ડિસ્ચાર્જ નું કાર્ય કર્યા કરે. એમાં તમને કોઈ નુકસાન કરનાર છે નહીં. અજ્ઞાને કરીને અહંકાર ઉભો હોય, અજ્ઞાન જાય કે અહંકાર જાય, નિરંતર અહંકાર રહી થઈ દજા થઈ રહી છે તમારી. અને ફાઇલ નું ફાઇલ નંબર એક નું મન નિરીક્ષણ કરવાથી અહંકાર રહી થઈ ના શકાય, પણ પરમાત્મા થાય છે નિરંતર. એવું જો પ્રશ્ન અહંકાર ની ઉત્પત્તિ અજ્ઞાને કરીને થાય છે. ફાઇલ નંબર એટલે મન શું કર્યું છે, બુદ્ધિ શું કરી રહી છે, રુચિત શું કર્યું છે, ક્યાં ભટકે છે, ભલે ગમે ક્યાં ભટકે છે, જોનાર હોય એની જોડે પોતે થાય નહીં તો કશું આનંદ. ચિંતા ગમે ત્યાં ભટકે યાર, જો કાંઈ એને ક્યાં પૈસું ભાડું ખર્ચવાનું. અમેરિકા જયારે તો હોય ને ત્યારે ફાઇલ નંબર એક નું અહંકાર થઈ શકાય. ન્યુયોર્ક માં ગયા ની જોયા સિવાય ના દડે. આજકાલ તો દાદાજી ફિલ્મો માં જોઈએ ને પછી ફિલ્મ માં જોવા ને આ નકશામાં જોઈએ હરકુદ છે. કાગળ નો ફોટો લીધેલો હોય, ફોટો દેખાડો એ બે આવ્યું છે, પણ તે નહીં અસર જાતે ગયેલા હોય ત્યાં પગ પડેલો છે. આપે કહ્યું ને મન છે તો બહાર ના નીકળે, પણ એ અગાધ મનન કરે. અગાધ મનન કરે એ સમજાવી વાત સાંભળી. અમેરિકા ગયું ના હોય, અમેરિકા નું ચિંતન બહુ મોટું હોય. દાદા અહિયાં કઈ જોયું હોય મોટું બિલ્ડિંગ, ન્યુયોર્ક યાદ આવે. શું કાનભાઈ કે અહીંયા મોટું બિલ્ડિંગ જોયું હોય ન્યુયોર્ક યાદ આવે. ન્યુયોર્ક યાદ આવે આપડે ઓફિસ માં ટેબલ ખુરશી બધું જોઈ આવે. જે ટેબલ પર બેસે ને ટેબલ દેખાય, એ ખુરશી દેખાય, એ પીળ એવું દેખાય. એમના ચિત્ત ભટકા ગયું ત્યાં જોઈ ના આવે આવે ને આવે આવે, પણ શુદ્ધાત્મા ચિત્ત ને પણ જોઈ શકે. હા એ આવે, પણ શુદ્ધાત્મા ચિત્ત ને પણ જોઈ શકે. મકાન જોવા ગયું ત્યાં પાછું સીધું થઈ જાય પાછું. જેવી શુદ્ધાત્મા દ્રષ્ટિ કરે છે ત્યાં મન બુદ્ધિ અને ચિત્ત ત્રણેય સવડા થઈ જાય, અહંકાર થી સવડો. જેવું શુદ્ધાત્મા ની દ્રષ્ટિ પડે તરત જ મન બુદ્ધિ ચિત્ત અહંકાર બધા સવળા સીધા થઈ જાય, એટલે જેવી દ્રષ્ટિ શુદ્ધાત્મા ની મન બુદ્ધિ ચિત્ત ને અહંકાર ઉપર પડે કે તરત જ એ બધા કાર્યકર્તા બંધ થઈ જાય છે. એમનું તાત્પર્ય એ છે કે એમાં શુદ્ધિ આવી જાય, શુદ્ધિકરણ થાય. શુદ્ધિકરણ વિચારો ઉપર આપણી દ્રષ્ટિ રાખીએ, દ્રષ્ટિગોચર કરીએ વિચારો ને, તો કે વિચારો આવતા બંધ થઈ જાય છે. હા બંધ થઈ જાય સ્વાભાવિક રીતે. ગોચર ના વધારે નીકળે અને બીજા બીજા ટાઈમ નહીં નીકળે જો ટાઈમ પર ખરા થઈ ગયો. પૂછતી રહે ને એટલે પછી આપડે બીજી ચીજ જોવી, અહંકાર શું કર્યો છે, બુદ્ધિ શું કરી રહી છે, બધે કયા કરે, ધીરે શું કરી રહ્યા છે. અને બીજા લોકો ને શુદ્ધ જોવા, એમ બીજા લોકો ને શુદ્ધ જોવા, પોતે શુદ્ધ થઈ ગયા તો બીજા ને શુદ્ધ જોવા કરતા જોવા, એટલે જ્ઞાન આપણું પૂરું થઈ જાય છે. શું છે બીજા ને કરતા જોયા તો આગળ જગત આખું નિર્દોષ થઈ ગયું. નિર્દોષ હવે ક્રોધ ના કહેવાય. આ તો તમને નહી, શું નામ તમારું? સુમનબેન. સુમન સુમનબેન સુમનબેન આ સુમનબેન ક્રોધ કરે તે આપણને ના ગમે અંદર થી. અંદર તમને ગમતું નથી ને? શુદ્ધાત્મા ને ગમે નહી. શું કહે છે? ગમે છે ક્રોધ થાય છે, ગમે છે. એટલે તમે શુદ્ધાત્મા થયા તમને ગમતું નથી. આ તમે શુદ્ધાત્મા થયા તમને ગમતું નથી, એટલે પહેલા ને ગમતું તો ક્રોધ કરતા હતા. એક પેટર્ન માં આખા થાય, એકાકાર થઈ જાય. હવે સુધા રહીએ છીએ એટલે માર નીકળી જાય. એ છે મહારાષ્ટ્રીયન છે, મહારાષ્ટ્રીયન છે. એટલે કે બાદ મેં પશ્ચાતાપ કર લિયા, બાદ મેં પશ્ચાતાપ કર લિયા, એમ પશ્ચાતાપ બહુ થયો પછી. હા થાય કે આવું ના હોવું જોઈએ, આપડે પશ્ચાતાપ નહીં કરવાનો. તમે સુધાર્થમાં છે બરાબર છે બાળક, વિજ્ઞાન છે બીજું મોક્ષ નું જ વિજ્ઞાન આપે એ હોય ને, બીજે બધે તો પરીક્ષાઓ હોય અને કસરતો હોય, મન ને મજબૂત કરવાની કસરતો હોય, બધું ને આવું હોય ને. ભાઈ નંબર વન કહ્યું તો હજી આત્મા થઈ ગયો, હજી રહી જ નહીં, ચોખ્ખું થઈ ગયું, છૂટો પડી ગયો, તરત જ છૂટો પડી જાય, છૂટો પડી જાય, તરત જ છૂટો. ધંધામાં કઈ ગડબડ હોય અને ધીરુભાઈ અકળાય એ આપણને દેખાય, દેખે તો ધંધામાં કઈ ગડબડ હોય અને ધીરુભાઈ અકળાય તો આપણને ખબર પડી જાય કે ધીરુભાઈ અકળાય, બધું ખબર પડે, બધું ખબર પડે. ઇન્દુબેન કે છે કે આપણે આમ સમાન સમાન જેવું તો હોય તો કે સમાન તો રાખવું જોઈએ ને, દરેક ને પોતાનું સમાન તો હોય, સમાન તો સમાન તો આપણે આપણું રાખવું જોઈએ ને, સમાન સમાન. હા સમાન સમાન ના કે પ્રસંગોપાત કઈક એવો પ્રસંગ બન્યો, કઈક પ્રસંગ એવો ઉભો થયો, કઈક એવો પ્રસંગ ઉભો થયો ત્યારે આપણે આપણું સમાન તો રાખવું જોઈએ ને, સમાન આપણે લેવા દેવાના. ગયું કઈ અપેક્ષા તારે અમને કોણ કે કોણ બધે સમજે તારે ને કઈ અપેક્ષા ડ્રામેટિક તો રાખવું પડે ને, ડ્રામેટિક સમાન રાખવું જોઈએ ને. હા એ તો રે, જેટલું રે સાચું, સમાન રાખવાની જરૂર નથી. એ પછી આપડે ક્યાં ધંધો મારી નવો વેપાર, એ તો રે જે સામે આવ્યું એ ઇફેક્ટ છે ને, એ ઇફેક્ટ ને જોવાની જ રહી ને દાદા, પછી પ્રશ્ન ક્યાં રહ્યો? જો માન એટલે આપણે તંદુરી છે પોતે પોતાનું માન સાચવું, પણ જ્યાં સુધી તંદુરી છે ત્યાં સુધી પછી આપણે સુધાર પાસે વાત જ કરે. મને મર્યાદિત અહંકાર હોવો જોઈએ, મર્યાદિત અહંકાર એટલે મર્યાદિત અહંકાર આપશું એમાં શું કહેવા માંગો છો એ જરા સમજવું છે. મર્યાદિત અહંકાર ધંધામાં એટલે શું? કેટલાક થશે જેને જ્ઞાન લઈ લીધું અહંકાર વધારે હોય તો હા, ઘરે બોલે મર્યાદિત અહંકાર વધે એટલે મર્યાદિત અહંકાર રાખો અવળું બોલે તમે અવળું બોલ શું રે બધા અહંકાર ને મર્યાદિત રાખો તો તમે એની રદો કરી શકો ધંધાદારી માં અહમ કોઈ નો ન દુભાવો એમાં કહો છો એનો અર્થ એમ તો નહીં ને કે અહમ પોષવો અહમ કોઈ નો નહીં દુભાવો કોઈ નો અહમ નહીં દુભાવો એ વાત બરોબર એનો અર્થ એમ સમજવાનો કે અહમ કોઈ નો અહમ પોષવો આપણે અને એ તો તમારી ભાવના પાડવાની છે મારે કોઈ કોઈ ચીજ કિંચિત માત્ર દુઃખ ન થાય એ અહંકાર એનો અહંકાર તમને ના થાય એવું રાખવું છે જો ધંધામાં તો અહમ એને વિચારી પાડીએ છીએ ધંધામાં અહમ ભાઈ ની એમાં પ્રસંગો હંમેશા નથી બનતા કોકના અને કોકના તો દુભાઈ રાખે એટલે ધંધામાં તો વારંવાર એવું બને કે સામાનો અહમ દુભાય જ એ અહમને તો નહીં નાખે એ હમ ના જ રહીશું હમ તો એને વિચારે કઈ બોલે છે તે ફરી બોલે તો અહંકાર ને દુભવો નહીં ધંધામાં તો હમ દુભાય એ હમ નહીં દુભાતું એ તો મન મન નહીં દુભાવે જો હમ ને દુભાતું નથી મન દુભાય અહંકાર તમને નહીં કરવો જોઈએ કોઈ દાદા અહમ એ કઈ સારી વસ્તુ નથી બરાબર તો એક કોઈ નું આપણે સારી વસ્તુ દૂબવી એમાં શું વાંધો આવી જાય સારી વસ્તુ નથી એને દૂબવા માં શું વાંધો એ ખરાબ વસ્તુ છે એ પોતે જ એ પોતે જ અત્યારે અહંકાર છે એ પોતે જ છે મેં એનો એવી રીતે તોડ કાઢેલો એક વખત આ અહમ નો કે અહમ દુભાવો ભલે અહમ ખરાબ છે તો હવે ઘણી વખત આ કીચડ કાદો હોય તો કીચડ કાદો પડ્યો રહ્યો બરાબર છે પણ એ પથરો નાખો એટલે તમને ઉછળશે એના કરતા જેમ સેમ રહેવા તો એને એને એને સંછેડો નહીં એનો અર્થ એ થાય બને જય જીવ અહંકાર એ કાદો જેવો છે કાદો ને જેમ આપણે પથરો નાખીએ તો આપણને છાંટા ઉડે એવી રીતે કોઈના અહંકાર ને સંછેડો નહીં એની મેં પડો રહેવા દેવો અહંકાર ના સંછેડો જો આપણે શું સુધારવા જવા આપણને અધિકાર નથી આવ્યા ખોટા સુધારા આપણે સુધારવા જઈએ એ વ્યવહાર બધ એવા નલાયક માણસ છે એવા નિરણ કોઈ નથી અને જો આપણે કહીએ કહી દઈએ કે ભાઈ આપણે આપણે વાતચીત કરી દઈએ થોડી જો તારે ખબર રહે તો ચાલા વાતચીતમાં આપણે સમજાવીએ તો વાતચીત સમજી પડી જાય ખબર નહીં તો સુધારા ગયેલા ગયેલા તો બધા ઉઠતા બગડી પાસે આવેલા.